સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલ દેચ દોર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલક્રોચ્ચ પાદ ચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ગઈકાલે આપણે પૂજ્યપાદ ભંડારી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી એમની પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીએ સ્વામીના જીવનમાંથી આપણને પ્રેરણા મળે, ગુરુનિષ્ઠા, સેવા ભાવના, એમનું તપ, એમનું ભજન, એવા બધા પ્રસંગો એમનું આપણે શ્રવણ કર્યું હતું. આજે આપણે સદ્ગુરુ નારાયણદાસજી સ્વામી એમના જે પ્રસંગોનું શ્રવણ કરતા હતા એને આપણે આગળ વધારશું. સ્વામી, છેલ્લે આપણે જે પ્રસંગો જોયા હતા, સદ્ગુરુ નારાયણદાસજી સ્વામી મેંગણીની અંદર હરિલીલા કલ્પતરુ ગ્રંથની કથા કરાવી, એ પ્રસંગો આપણે જોયા. સ્વામી જ્યારે ધામમાં જવાના હતા, કથા શ્રવણનું અંગ કેવું? વિક્રમ સંવત 1984ની સાલમાં રાધારમણ દેવનો શતવાર્ષિક પાટોત્સવ, મહારાજે 1884માં રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી એટલે 1984માં 100 વર્ષ પૂરા થાય. એ રાધારમણ દેવની પ્રતિષ્ઠાના 100 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે એક ઉત્સવ થયો. ત્યારબાદ નારાયણદાસજી સ્વામી હવે મોટાભાગની સેવા પ્રવૃત્તિઓમાંથી મનને પાછું વાળી અને મહારાજની મૂર્તિમાં વિશેષ સેવા ભજનને એ સેવાને એવું છોડી અને મહારાજના ભજનમાં વિશેષ રત રહેતા હતા. એ વખતે સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથની કથા શ્રવણ કરવાનો સંકલ્પ કર્યો. બહુ વિશાળ ગ્રંથ, મહારાજની આમ કહીએ ને તો રોજનીશી જેવો ગ્રંથ છે. ડેઇલી ડાયરી લખાતું જાય, અત્યારે મહારાજે આ કર્યું, પછી મહારાજે આ કર્યું, આજના દિવસે આ કર્યું, આટલું આટલું કર્યું, આટલા વાગ્યે આ થયું. આધારાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. 1 લાખ જેટલી ચોપાઈઓ છે, હિન્દીની અંદર છે આ ગ્રંથ, વ્રજભાષા. આવડો મોટો ગ્રંથ એમનું કથા શ્રવણ કરવાનો સ્વામીએ સંકલ્પ કર્યો. એમની પ્રત જે તે સમયે જૂનાગઢની અંદર નહોતી, વડતાલની અંદર લાઇબ્રેરીમાં એ હરિચરિત્રામૃત સાગર ગ્રંથની પ્રત હતી. વડતાલના કોઠારીને પત્ર લખ્યો અને માણસને મોકલ્યો અને એ પ્રત લઈ અને માણસ છે એ પાછા જૂનાગઢ આવ્યા. એ અરસામાં સ્વામી રાજકોટના રીબ ગામમાં રોકાયા હતા અને ત્યાં સ્વામીએ આખે આખા ગ્રંથનું શ્રવણ કર્યું. આવો સ્વામીને છેલ્લે સુધી આવો ને આવો આગ્રહ, કથાનું શ્રવણ કરવાના, ગ્રંથની વાંચન કરવાનો છેલ્લે સુધી એવો ને એવો જ આગ્રહ. સ્વામી પોતે કથા શ્રવણ કરતા ને ક્યારેક કથા કરતા પણ, અને સ્વામી જ્યારે કથા કરતા ત્યારે વણવિચારે વાતુરે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસાતું રે. ક્યારેક ક્યારેક પુરાણી સ્વામી છે, પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી, એ નારણદાસ સ્વામીની કથાની શૈલી, સ્વામી કેવી રીતે કથા કરતા એમના પ્રસંગોને યાદ કરી અને સ્વામી એકાદો દુહો બોલતા, સો સો માથા જાતા રે સોંઘા છોગાળા, એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમારા. આવું સ્વામી નારણદાસ સ્વામી ક્યારેક ક્યારેક કથામાં લેતા હશે. એટલે સ્વામી કથા જ્યારે અવસર મળે ત્યારે કથા વાર્તા કરી અને હરિભક્તોને પોષણ પણ કરતા. સાથે સંતો ભણે અને સંતો કથા કરે એવો વિશેષ આગ્રહ. વિક્રમ સંવત, આમ તો આમાં કંઈ સંમત એવું લખ્યું નથી, પણ સ્વામી જ્યારે જૂનાગઢમાં હતા એ વખતે સ્વામી મહંત પદે અને નાના સંતો કોઈ ભણે એવા હોય તો સ્વામી એને પ્રોત્સાહન આપતા. સદગુરુ શાસ્ત્રી બ્રહ્મચારી બાલકૃષ્ણાનંદજી એ સંસ્કૃત ખૂબ ભણેલા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને પણ સ્વામીએ પ્રેરણા કરી હતી, એ પ્રસંગો પણ આપણે સાંભળ્યા છે સ્વામીના મુખે. સ્વામીને અહીંયા સંતો ભણાવતા હતા જૂનાગઢની અંદર. પછી થોડા સંતોને એવો વિચાર થયો કે વરતાલમાં સંસ્કૃતની પાઠશાળા છે, સંતો બધા ભણે છે અને બધા સંતો અહીંયાથી જવાના હશે. તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના મનમાં એવો શુભ સંકલ્પ થયો કે ચાલો વરતાલ જઈને સંસ્કૃત અભ્યાસ કરીએ, ભણીએ. ગોપીનાથ પુરાણી સ્વામીધામમાં સીધા આવી ચૂક્યા હતા એટલે શાસ્ત્રીજી મહારાજે નાના સંત સાધુ થયા એના હજી બે એક વર્ષ માંડ થયા હશે, સ્વામીએ નારણદાસ સ્વામીને પૂછ્યું, વિનંતી કરી કે સ્વામી તમારી જો ઈચ્છા હોય તો સંતો બધા વરતાલ ભણવા માટે જાય છે તો હું પણ વરતાલ જઈને સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરું. એટલે શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે સ્વામી ઘડીક વાર આમ સ્થિર થઈ ગયા. સ્વામી કે હા, વરતાલ ભણવા જવું છે તમારે. હું સ્વામીને સામે આમ ઊભો રહ્યો કે સ્વામીની ઈચ્છા હોય તો જ જવું એમ. સ્વામી કે મારા હૃદયમાં એવું કે એમને નારાજ કરી એમની અનુવૃત્તિ ન હોય, એમની ઈચ્છા ન હોય તો આપણે સંસ્કૃત ભણવું નથી એમ. એટલે સેજ આમ સ્વામી સ્થિર થઈ ગયા એટલે તરત સેજે શાસ્ત્રીજી મહારાજ પણ એટલા ચકોર હતા કે ગુરુની શું ઈચ્છા છે. ઘણી વખત કહેવું પડે અને ગુરુ કહેતા હોય એ અલગ થઈ જાય, એની ઈચ્છા અલગ હોય. એ જાણવા માટે સ્વામી આમ એકદમ ચકોર પક્ષીની જેમ નારણદાસ સ્વામી સામે જોઈ રહ્યા હશે. એ પ્રસંગ સ્વામી કહે ત્યારે આપણને આમ તાદૃશ્ય થઈ જાય. પછી નારણદાસ સ્વામી એ શાસ્ત્રીજી મહારાજને એક બાજુ લીધા કે આવો તો થોડી તમને વાત કરવી છે. એટલે સ્વામીને મનમાં એમ થયું કે કદાચ ઈચ્છા ન પણ હોય નારણદાસ સ્વામીએ ભલામણ કરી, સંસ્કૃત ભણવાની સાથે સાથે સાધુ જીવનના જતનની ભલામણ કરી. સ્વામીએ કહ્યું કે સહેજે તમે વરતાલ જાઓ છો, અહીંયા તો સદગુરુ સંતો બધા તમારું ધ્યાન રાખે છે, પણ વરતાલ જાઓ ત્યાં કોઈ ધ્યાન રાખનારું હોય ન હોય. આપણા જીવનની અંદર પંચવર્તમાનની અંદર કાચપ આવી જાય. પુસ્તક પાનાના બાને પૈસા રાખવાની ઈચ્છા થાય તો પછી તમે જે ભણ્યા ને એમાં જો પંચવર્તમાન ન રહ્યા, સાદું જીવન ન રહ્યું, તો એ ભણેલું કામનું શું? એ આપણું પણ કલ્યાણ ન કરે તો બીજાનું કલ્યાણ તો ક્યાંથી થાય? હા, આપણને એટલું રહે કે આપણે ભણ્યા એમ. કેવી એ સંતો કેવું ના રાખતા, કેટલું એમણે જતન કર્યું કે સહેજે અહીંયા હોય તો ગુરુની આજ્ઞામાં વડીલ સંતોની ઈચ્છા પ્રમાણે સહેજે રહેતા હોય, ત્યાં જાય તો સહેજે વડીલ સંતો એમની રીતે કરતા હોય, ભણનારા સંતો હોય તો એમના શેડ્યુલ અલગ હોય. એટલે શાસ્ત્રીજી મહારાજે તરત નક્કી કર્યું કે સ્વામીની જે ચિંતા છે એવું મારે થવા નથી દેવું. ચકોર હતા ને, તેજી ને ટકોર અને ડેસ ડેસ ડેસ, ગધેડાને ડફણા એમ કહેવાય ને, કહેવત છે. શાસ્ત્રીજી મહારાજે નારણદાસ સ્વામીના બંને ચરણનો સ્પર્શ કરી પકડી અને સ્વામીની આગળ પ્રતિજ્ઞા લીધી કે સ્વામી, વરતાલમાં ભણો છો ત્યાં સુધી નહીં કે, પણ આજીવન હું ક્યારેય પૈસાનો સંગ્રહ નહીં કરું, એટલે મારી પાસે પૈસા, હું પૈસાનો સ્પર્શ નહીં કરું, પંચવર્તમાનની અંદર ક્યાંય પણ કાચપ નહીં આવવા દઉં. અને પછી નારણદાસ સ્વામી રાજી થયા. નારણદાસ સ્વામી બંને આમ પૂજાઓ પકડી સ્વામીને અને ઊભા કર્યા હશે અને નારણદાસ સ્વામી કહ્યું, તો સારું, લ્યો તો તમે જાઓ ભણો, અમને કંઈ વાંધો નથી. આ એક જ ટકોર, એક જ પ્રસંગ એમણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયની અંદર એક ઊંડી છાપ પાડી દીધી. જ્યારે પણ ગુરુદેવ આ પ્રસંગને યાદ કરતા ત્યારે સ્વામી પણ ગળગળા થઈ જતા. સ્વામીને એમ થતું હશે કે કેવું સંતોએ અમારું એ વખતે ધ્યાન રાખ્યું. આવી રીતે નારણદાસ સ્વામી સંતોને ભણવાની પ્રેરણા પણ આપતા અને સાથે એમના સાધુ જીવનનું ધ્યાન પણ રાખતા. સંત છે એ જીવના સાચા સગા છે ને. બાહ્ય જેટલા સદગુણો છે એમના કરતા તે જીવનનો જે વૈભવ છે એ શ્રીજી મહારાજની આજ્ઞા અને ઉપાસના એમની અંદર છે. એમની દ્રઢતા, એમના ઉપર પહેલું ધ્યાન અપાય. સદગુરુ બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજ એ પણ સંસ્કૃત ખૂબ ભણ્યા. વડોદરાની અંદર સંસ્કૃત મહાવિદ્યાલયમાં એમણે અભ્યાસ પૂર્ણ કર્યો. એટલા બધા હોશિયાર કે એમને એટલા બધા પુરસ્કારો મળેલા, એ પુરસ્કારોની અંદર રોકડ રૂપિયા પણ ઇનામ તરીકે મળેલા એમને. એટલે બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજે એ વખતે સાધુતાની રીતને ધ્યાનમાં રાખી એમણે એવું કહેલું કે હું સાધુ છું એટલે રોકડ રૂપિયાની રકમ છે એને હું ઇનામમાં સ્વીકારું એ બરાબર નહીં. એટલે વિદ્યાલયમાંથી એવું પૂછવામાં આવ્યું કે તો તમારે એના બદલે જે પણ જોતું હોય એટલી કિંમતનું એ કહો, અમે તમને એ આપીએ. એટલે બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજે એવું કહ્યું કે તો પછી જે તમે રોકડ રકમ આપવાના છો એ રોકડ રકમના જેટલા પુસ્તકો થાય એટલા પુસ્તકો આપો. કે ભણ્યા ઘણા હતા, પુસ્તકો સાધુને માટે શોભારૂપ છે અને પુસ્તકોનો પુરસ્કાર લઈ અને બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારી મહારાજ જૂનાગઢ પધાર્યા. નારણદાસ સ્વામી ખૂબ રાજી થયા કે એમણે પૈસા ન લીધા, પુસ્તકો લીધા. એટલે નારણદાસ સ્વામીએ એમને રાજી થઈ અને કહ્યું કે તમે સંતોને ભણાવો, આપણે અહીંયા નાના સંતોની ઈચ્છા હોય તો એમને ભણાવજો. એ પુસ્તકો આવ્યા એટલે બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીના મનમાં એક બીજો સંકલ્પ થયો કે આટલા પુસ્તકો છે, સેજે હું એકલો વાપરું એના કરતાં બધા સંતો વાપરે તો કેવું સારું. એમના માટે એક લાઇબ્રેરી કરાવી. લાઇબ્રેરી માટે નારણદાસ સ્વામી મહંત એટલે એમને વિનંતી કરી કે સ્વામી જો તમે રાજી થયા હો તો આપણે અહીંયા સંતો માટે પુસ્તકાલય ગ્રંથાલય બનાવીએ. અને મારી પાસે જે પુસ્તકો છે એ એમાં રાખીએ અને સત્સંગમાં ઘણા બધાની પાસે પુસ્તકો હશે. એ વખતે પુસ્તકો દુર્લભ હતા, ઘણા બધાની પાસે પુસ્તકો હશે તો એમાંથી કોઈને એવી ઈચ્છા હોય અને મંદિરની લાઇબ્રેરીમાં આપે તો સહેજે સંતોના ઉપયોગમાં આવે. બીજા જે હરિભક્તો હોય જેમને એવી ઈચ્છા હોય વાંચવું છે, પાઠ પઠન કરવા છે તો એમને કામમાં આવે. એટલે નારણદાસ સ્વામીએ તરત કહ્યું કંઈ વાંધો નહીં કરો એમ. સ્વામીનો એટલો બધો સપોર્ટ નારણદાસ સ્વામીનો કે સંતો માટે સંસ્કૃત ભણવા માટે, સંતો ભણે એમના માટે નાની મોટી કોઈ પણ વ્યવસ્થા હોય તો એ પોતે અંગત રસ લઈ અને સ્વામી કરાવતા. એ ગ્રંથાલયની અંદર આપણે ગોપીનાથ પુરાણી સ્વામીના પ્રસંગોમાં સાંભળ્યું કે ગોપીનાથ પુરાણી સ્વામી પણ નારણદાસ સ્વામીની સાથે હતા અને એમણે આ પુસ્તકાલયની અંદર બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારી, ગોપીનાથ પુરાણી સ્વામી અને સદગુરુ નારણદાસ સ્વામી આ ત્રણેય થઈ અને જૂનાગઢ મંદિરની અંદર ગ્રંથાલયની શરૂઆત કરી અને સંસ્કૃત પાઠશાળાની પણ શરૂઆત આ રીતે થઈ. બ્રહ્મચારી મહારાજ સંતોને ઉત્સાહથી ભણાવતા. એ વખતે 1000 જેટલી હસ્તલિખિત પ્રત બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારીએ ભેળી કરેલી અને એ ગ્રંથાલયની અંદર એ વખતે રાખેલી. એ હવેલી બળી ગઈ, એમાં બધી પુસ્તકોને પ્રતો છે એ બધી બળી ગઈ. નારણદાસ સ્વામીએ એ ગ્રંથાલયની અંદર વધારે સમૃદ્ધ બનાવવા માટે સત્સંગની અંદર એક પત્રિકા લખેલી સ્વામીએ કે જેમની પાસે પણ જાહેર વિનંતી રૂપે, વિક્રમ સંવત 1973માં આ સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી સ્વામીએ એક પત્રિકા લખેલી અને એમાં એવું લખેલું સ્વામીએ કે જેમની પાસે વધારાના પુસ્તકો હોય, ઉપયોગમાં ન આવે એવા પુસ્તકો પડ્યા હોય, પાછળ કોઈ વાંચે નહીં એવું હોય તો એવા જેટલા પણ જેમની પાસે પુસ્તકો હોય તો એ જૂનાગઢ મંદિરમાં પહોંચતા કરજો, અહીંયા સંતો ભક્તો હરિભક્તો એમના માટે કામમાં આવશે. અને એ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળેલો કે આવું દાન માગે તો હમણાં આપી દઈએ. કંઈ આજે પુસ્તકો બહુ જ આજા છે, આમ પુસ્તકો જોઈએ ને તો એમ થાય કે ઓહો કેટલા બધા પુસ્તકો, પણ વાંચનારા વાંચનારા ક્યાં? હવે તો બધું મોબાઈલમાં આવી ગયું, મોટી મોટી લાઇબ્રેરીઓ એક મોબાઈલની અંદર હોય બોલો, પણ ખોલવાનો સમય નથી. એ વખતે સંતો અભ્યાસ કરતા નારણદાસ સ્વામી આવી રીતે બધી વ્યવસ્થાઓ કરી આપતા. ત્યાર પછી સત્સંગ સસ્તુ સાહિત્ય મંડળ એમની સ્થાપના કરાવી અને એમના દ્વારા ઘણા બધા નવા પુસ્તકોનું પ્રકાશન થયું અને આવી સાહિત્યની સેવામાં પોષણ નારણદાસ સ્વામીએ આપેલું. બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારી, ગોપીનાથ પુરાણી સ્વામી આ બધા સંતોનો સહકાર. સદગુરુ નારણદાસજી સ્વામી એ જ્યારે જૂનાગઢ મંદિરના મહંત પદે નહોતા ત્યારે સત્સંગમાં વિચરણમાં હતા. એ વખતે વિહારીલાલજી મહારાજ વિચરણ કરતા કરતા ગોંડલ પધાર્યા. મહારાજશ્રીની સાથે સજે પાર્ષદો હોય સંતો હોય. સોરઠના ગામડાઓમાં વિચરણ કરતા કરતા મહારાજશ્રી ગોંડલ પધાર્યા. વિક્રમ સંવત 1939ની સાલ હતી. મહારાષ્ટ્રી ગોંડલમાં એ વખતે રોકાણા, ત્યાં એક ઢોલિયાની પાટી, સૂતરની પાટી આવે. ઘણા બધા ભક્તોએ જોઈ હશે, ગામડાની અંદર ખાટલો હોય, એ ખાટલાને કાથીથી આમ બાંધ્યો હોય અને કા પાટીથી બાંધે. એ જે પાટી, ખાટલાને બાંધવાની પાટી, એ સૂતરની, એ પાટીનો વેચનારો માણસ એ મંદિરમાં આવ્યો. મહારાજશ્રીની પાસે આવીને એમણે અલગ અલગ પ્રકારની પાટીઓ, બધી સૂતરની પાટીઓ હતી, આમ અલગ અલગ કલરની હશે ને અલગ અલગ એમાં કંઈક કામ કરેલા હશે, તો એ બધી બતાવી. એમાં પાછી ક્વોલિટીની વેરાયટી હશે એ બધી બતાવી કે આ આટલાની ને આ આટલાની, આમાં આવું સૂતર છે ને આમાં આવું સૂતર છે ને બધી વાત કરી. એમાંથી એક બંડલ છે એ મહારાજશ્રીને ગમી ગયું, એટલે વિહારીલાલજી મહારાજે એની કિંમત પૂછી કે ભાઈ આ બંડલની કિંમત કેટલી. એમ આમ તો જોકે બંડલની કિંમત હોય નહીં, એટલે જ બંડલ કહેવાય ને. પણ એ માણસે એવું કહ્યું કે આ એક પાટીનું બંડલ છે, સૂતરની પાટી છે, ખૂબ સારું મૂલ્યવાન સૂતર છે, અને આ એક બંડલની કિંમત 40 રૂપિયા થાય કે જાજી નહીં, અને મંદિરના કામમાં આવવાની છે એટલે બહુ સસ્તામાં આપું છું. એ વખતે 40 રૂપિયા, આજે નહીં. એટલે મહારાજશ્રીએ કહ્યું પાર્ષદને બાજુમાં ઊભા હતા એમને કે કંઈ વાંધો નહીં, આપણને આ પાટી ગમે છે તો કોઠારમાં જઈ અને આ પાટી લઈ લ્યો અને 40 રૂપિયા અપાવી દો. એટલે માણસને લઈ અને પાર્ષદ છે એ કોઠારીની પાસે આવ્યા. એ વખતે નારણદાસ સ્વામી ત્યાં હશે, અને પેલા પાર્ષદે કોઠારીને વાત કરી કે આવી રીતે મહારાજશ્રીએ કહ્યું છે અને એક બંડલ લેવાનો છે, એમના 40 રૂપિયાની કિંમત એમણે કહી છે, તો એ આપી અને પાટી લઈ લ્યો. કોઠારી એમને પૈસા આપે, નારણદાસ સ્વામીએ પાટીનું બંડલ જોયું, એ ઊભા હતા, પાટીનું બંડલ જોયું, એમને એમ થયું કે 40 રૂપિયા, આટલા બંડલના 40 રૂપિયા ન હોય કે, પણ હવે મહારાજશ્રીએ કહી દીધું છે તો પછી કેમ કરવું. એટલે પાર્ષદને વળાવે, કંઈ વાંધો નહીં તમે જાઓ, એનો હિસાબ પતાવી દઈએ અમે કે. અને કોઠારી હતા એમને કહ્યું કે 2 મિનિટ ઊભા રહ્યો. ત્યારે વડતાલથી પાર્ષદો હતા, એ ગોંડલ મંદિરનો બધો વહીવટ ને એ બધું સંભાળતા હતા. નારણદાસ સ્વામી એટલે પાટીવાળા માણસને કહ્યું, પૂછ્યું કે ભાઈ જો તને ખબર છે કે આ પાટીની એકચ્યુઅલ કિંમત કેટલી છે અને મને ખબર છે કે આની કિંમત કેટલી થાય, કે આ પાટીના બંડલની અંદર 2 રૂપિયાનું સૂતર વપરાણું છે, 2 રૂપિયા તારી મજૂરી ગણી લે, 2 ને 2 4 રૂપિયા થયા, અને મારા મહારાજશ્રીને ખૂબ ગમી ગઈ છે ને, એટલે મારે લેવાની તો છે જ, 1 રૂપિયો એને ગમી ગઈ ને એનો વધારાનો તને આપું 5 રૂપિયા. 5 રૂપિયાથી વધારે બંડલની કિંમત હોય નહીં કે. એટલે ઓલો માણસ ચોંકી ગયો, એને એમ થયું કે આ સાધુ ખબર પડતી લાગે છે, બધી જાણદાર લાગે છે કે. અને ઘણી વખત એવું થયું કે જો કોઈક સંતોની થોડીક નજર પડતી હોય અને સહેજ સામેવાળાને કહે ને, એટલે સામેવાળાને તો એમ જ થાય કે આ સ્વામી પહેલા એ જ બિઝનેસ કરતા હશે ને પછી આવ્યા હશે. અમારો ત્યાગ વલ્લભ સ્વામી છે, એટલે એ આરસની મૂર્તિઓનું ને એનું બધાનું કામકાજ કરાવે, આપણા ઠાકોરજી ઘનશ્યામ મહારાજનું બધાનું, મંદિરોની અંદર કોતરકામ ને એ બધા જે આપણા કામ છે એ બધા કરાવડાવે. તો લાકડું ખરીદવાનું હોય, પથ્થર ખરીદવાનો હોય, હવે તો જોકે બધા ઓળખાણમાં આવી ગયા, પણ જ્યારે શરૂઆતમાં જતા હોય એમાં કોઈક નવા કારીગરને મળે અને વાતચીત કરે, એટલે સ્વામી એ જ રીતે ચાલુ કરે. એટલે સામેવાળા એમ છે કે માનો કે ન માનો આ અમારી નાતના લાગે છે કે એટલે પેલા પાટીવાળા માણસને એમ થયું કે માનો કે ન માનો આ સ્વામી અમારી નાતના લાગે છે કે એમ. એટલે પાટીવાળા માણસે કહ્યું કે તમારી વાત સાચી છે, આ તો સ્વામી અમે છે ને ભાવ એટલે જ આજા રાખીએ કે સેજે બહુ બધા લોકો ભાવ ઉતારે, બહુ ઉતારે, બહુ ઉતારે, પણ સ્વામી કે પણ આટલા બધા થોડા ચડાવી દેવાય, 4 રૂપિયાની પાટીના તું 40 રૂપિયા લે, પણ સ્વામી એમાં અમે ગરીબ માણા માણસો ભાવ ઉતારે, અમને ગરીબ જોઈને ભાવ ઉતારે કે એટલે બહુ બહુ તો 10 રૂપિયા અમે ઓછા કરી દઈએ ને તોય તે ભયો ભયો કે 20 રૂપિયા ઓછા કરી દે તો એટલે આ બધાને તો એમ થઈ જાય કે અમને 50% ડિસ્કાઉન્ટ આપ્યું. કેટલું હમણાં દિવાળી સેલ છે એમાં 50% ડિસ્કાઉન્ટ આપ્યું કે એટલે અમારે રડે ને એમને રડે કે સ્વામી કે જો ભાઈ મંદિરનું કામ છે, અમારે તારા મહેનતાણા તને લૂંટી લેવો છે એવું નથી, તારી પાસે તને જે ખર્ચ થાય છે એમાં તારી બચત પણ થવી જોઈએ, અને બચત થાય અને એમ છતાંય તું વધારે બીજા માણસને ન છેતર તો વધારે સારું, જેટલું થતું હોય એનાથી વધારે લેવું, તારી પાસે કંઈક બચાવ રહીએ એવી રીતે લેવું, પણ એટલું બધું ન લેવું કે તું બીજાને લૂંટવા માંડે, એમ કોઈ તને ન લૂંટી જાય એનું તારે ધ્યાન રાખવું. નારાયણદાસ સ્વામીએ બેસારીને વાત કરી, એમને ભાવ થયો, એમને કહ્યું કે કંઈ વાંધો નહીં સ્વામી, તમે જે આપો ને એ હું લઈ લઈશ કે. સ્વામી કે એમ નહીં, તું કે એવું ન થવું જોઈએ કે મેં કીધા 5 રૂપિયા એટલે તને 5 રૂપિયા, નહીં સ્વામી તમે કીધું ને બધું જ બરાબર છે, કંઈ વાંધો નહીં, મને 5 રૂપિયા આપો તોય વાંધો નથી ને 4 રૂપિયા આપો તોય વાંધો નથી કે 4 રૂપિયા આપો ને તોય 50% મારો પ્રોફિટ છે કે, અને 5 રૂપિયા આપો તો વધારે પ્રોફિટ એમ. સ્વામીએ કહ્યું કંઈ વાંધો નહીં. કોઠારી પાર્ષદ હતા એમને કહ્યું કે અમને 5 રૂપિયા આપો અને પાટીનું બંડલ લઈ લીધું. હવે 40 રૂપિયાનું બંડલ 5 રૂપિયામાં આવે અને 35 રૂપિયાની બચત થઈ, સેજે હરિભક્તો છે એ દાન દેતા હોય, મંદિરમાં એમનું દાન છે એ વપરાય, ભગવાનને માટે વપરાય, સંતોને માટે વપરાય, હરિભક્તોને માટે વપરાય, અને જે દાન આવે છે એ દાનને સવાયું કરીને વાપરવું તો સામેવાળાના દાનને વધારેમાં વધારે એને પુણ્ય મળે. જેના 40 રૂપિયા આવ્યા હશે એ 40 રૂપિયામાંથી જો આ પાટીનું બંડલ લેવાનું હોય તો એ પાટી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એમને જેના માટે વપરાણી, એમાં જેટલું ભજન થયું એમના આધારે, જેટલા પણ સત્સંગના કામ થયા એ બધાના આધારે એમને એટલું પુણ્ય જશે. પણ એ 35 રૂપિયા બચ્યા અને 5 રૂપિયાની પાટી, એટલે પાટી તો એની જ, હવે એમાં જ્યાં વપરાશે અને જેટલું પુણ્ય થશે એ તો થશે જ, પાછા એટલા 35 રૂપિયા બીજે ઠેકાણે વપરાશે ત્યાં વળી પાછું પુણ્ય આવશે એટલું અલગ. એટલે બધાના માટે બેનિફિટ, મંદિરના માટે પણ બેનિફિટ અને મંદિરમાં દાન આપનાર વ્યક્તિના માટે પણ બેનિફિટ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એટલે સંતોને કરકસર કરવાનું આ સંતો પાસેથી શીખ્યા હશે અને સંતોને એવી ટ્રેનિંગ આપતા, અને જોઈએ ને તો બહુ હકીકત છે કે સમાજ છે એ રૂપિયાનું દાન કરે ને તો આપણા સંતો કરકસર કરી પોતાની મહેનત ભેળવી અને 25 રૂપિયાનું વળતર છે એ સમાજને આપે છે. 25 પૈસા સંતોની મહેનત અને સંતોની કરકસર ના જાય છે. આવો કરકસરનો ગુણ, વ્યવહાર કુશળતા એ સદગુરુ નારાયણદાસ સ્વામીની પાસે. મહારાજશ્રીને આ વાતની ખબર પડી, મહારાજશ્રી રાજી થયા, કે સાધુ વ્યવહાર કુશળ છે કે 40 રૂપિયાનું બંડલ એને 5 રૂપિયામાં લીધું? રાજી થયા એટલે ખૂબ સારું કહેજો કે ભગવાન જેવા એ મહારાજશ્રી આચાર્ય મહારાજશ્રી હતા, નહીંતર એમ થાય કે ભાઈ મેં 40 રૂપિયા ઠેરવા અને તમે એને 5 રૂપિયામાં લેનારા કોણ, કે લૂંટી લીધો કે એને કાંઈ એમ કહીએ કે આપણે એ થોડા ભેળા આવે, કે આપણે એમ કહીએ કે ભેળા થોડા આવશે, કે કોઈ માણસ લૂંટાઈ જાય તો કોઈ દિવસ આપે પણ નહીં. મહારાજશ્રીએ એને મનમાં એમ થયું કે નારણદાસ સ્વામી છે ને, એને જો મંદિરનો વ્યવહાર સોંપીએ તો બંને રીતે મંદિરની આવક છે એમાં પણ વધારે ઓલું થાય, અને એમની વ્યવહાર કુશળતા છે એ રાધારમણ દેવની સેવામાં કામમાં આવે. મહારાજ શ્રી ગોંડલથી ફરતા ફરતા પછી જૂનાગઢ પધાર્યા. એ વખતે જૂનાગઢના કોઠારી મુકુંદચરણદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા, એ હતા. 25 વર્ષ સુધી એ જૂનાગઢ મંદિરના કોઠારી પદે હતા. એટલે મહારાજશ્રીએ એ વૃદ્ધ થયા હતા. મહારાજશ્રીએ એમને વાત કરી કે તમે વૃદ્ધ થયા છો તો તમને સહાયક કોઠારી અમારે તમને આપવા છે, કે તમે રાજી હતો. કે કોણ છે? તો કે નારણદાસજી છે ને, એ તમારી સાથે મદદ મારીએ. મુકુંદચરણ સ્વામી ખૂબ રાજી થયા, કારણ કે ઓળખતા હોય જાણતા હોય સાથે હતા. એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં મહારાજશ્રી, જેવી તમારી ઈચ્છા. અને મહારાજશ્રીએ નારણદાસ સ્વામીને બોલાવ્યા. આવી રીતે વિક્રમ સંવત 1940ની સાલમાં નારણદાસજી સ્વામીને રાધારમણ દેવના મંદિરના કોઠારી સહાયક કોઠારી તરીકે નિમણૂક કરી. એકાદ વર્ષની અંદર મુકુંદચરણ સ્વામી છે મહારાજના ધામમાં ગયા, અક્ષરવાસી થયા. ત્યાં સુધીમાં કોઠારનો તમામ વ્યવહાર છે એ નારણદાસ સ્વામી એમણે જોઈ લીધેલો, માહિતગાર થઈ ચૂક્યા હતા. એટલે મુકુંદચરણ સ્વામી ધામમાં ગયા પછી મહારાજશ્રીએ એમને મુખ્ય કોઠારી તરીકે નિયુક્ત કર્યા, અને વર્ષો સુધી સ્વામીએ કુશળતાપૂર્વક જૂનાગઢ મંદિરની સેવાઓ કરી. અને વિશેષ જે સેવાઓ કરી છે એ આપણે આવતા પ્રસંગોમાં લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવું સ્વામીને કથા શ્રવણનું, શાસ્ત્રોના વાંચનનું, પઠનનું અંગ હતું, અને સાથે સત્સંગની સેવા કરકસરતાનો ગુણ, સંતો હરિભક્તોને રાજી કરવાની તલાવેલી એવું જ બળ આપણને સૌને પ્રાપ્ત થાય એટલી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ સુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગામ અણિયાળાના ખૂબ જ ગુરુકુલના નિષ્ઠાવાન સંતોના અતિ કૃપાપાત્ર દર વર્ષે સંતો ભક્તોને બોલાવી શેરડી ઉત્સવને ઓળા ઉત્સવ કરાવતા એવા મનજીભાઈ કુંવરજીભાઈ વઘાસિયા, એ 72 વર્ષની ઉંમરે એમને કોરોના થતા મહારાજના ધામમાં સિધાવ્યા છે. એ પ્રેમી ભક્ત એમને મહારાજ અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું સુખ આપે, અખંડ પોતાના નિજ સ્વરૂપના સુખ આપે એટલી મહારાજના ચરણોમાં પ્રાર્થના રૂપે આજે આપણે ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ